પણ જો હમણાં ભણશે તો મોટી મોટી લાઈન બધું ભણતી છે. તમે હવે બહુ કામ કરી કાળીના આત્મા તમારા જેવા બહુ સારા બે પાંચ હોય તો હોય, નહીં તો હું માનતો નથી. તો શાકભાજી જતા રહેવાના હતા, લોકોને ખબર ના પડે. લોકો તો કે શું જુએ, માનું જોયું ને, બહારથી દેખાય જ જુએ, બહારથી દેખાય જ જુએ. એટલે શાકભાજી તો શાક માર્કેટ પછી મસાલી જાય, ક્યાં ચાલી જાય? માર્કેટ માં બજારું માલ મળે. તમે પોતાને દેખાવ મળી શું? હા, હું શક્તિ દેખાવ દેખાવ મળી. કેવી મોટી શક્તિ અમેરિકામાં અત્યારે બધા માણસો શું થયા છે, પાંચ પચાસ વર્ષથી જનરેશન એટલી લાવટ થતી થઈ આવી છે કે આ બધા વિષય સુખો એટલા બધા વધી ગયા છે કે એમાંથી હવે કંટાળી ગયા છે. એટલે સુખ નવું જ ફળ છે. શું કરે છે? નવું સુખ. આમાં એને દુઃખરૂપ લાગવા મળ્યું. આ વિષય સુખ વધ્યા થઈ અને દુઃખરૂપ લાગવા મળ્યું. શું કહ્યું? અને કાયદો એવો હતો દુનિયાનો, ખબર? એટલે હવે નવું સુખ ખોળે. ત્યારે આ લોકો અહીંયાથી આ મળી આવ્યા બધાને. એટલે કુદરતનો ન્યાય કરવા જેવું નથી, પણ આ તો વ્યવસ્થિત સમજાવું તમને. જો જે કરી રહ્યા છે તે વ્યવસ્થિત છે. પેલા પેલા બગાડ વગાડ છે તે વ્યવસ્થિત છે. તો હિપી બનાવી દેશે બધાને. દંશ થઈ ગયો પછી બોલાય છે ને, દંશ થઈ ગયો છે. દંશ કાલે મન પાડી ગયા. હંગર ના પડે તો હંગર ભાઈ અને પેલું તો કોઈ આવે જ નહીં. બુદ્ધિવાદી બધા ભેગા થાય એમને પેલું મળતું આવે રાખીએ. એમનું અહિત કરી રહ્યા છે. પોતાની જાતે શું માની રહ્યું હોય કૃષ્ણમૂર્તિ ના વિકાસ માટે એની બેસન જવાબદાર ખરા? કૃષ્ણમૂર્તિ ધર્મ માટે તો બોલ્યા હોય તો બે જણ બોલેલા હતા, રામકૃષ્ણ પરમહંસ અને એક રમણ મહર્ષિ. આ બાજુ સુભદ્રા પેલો રામથી ધર્મ જ ના કહેવાય, એ બધા સંકલ્પ કહેવાય. કેવું સંકલ્પ? કઉ ગયો સંકલ્પ થી ગયો. બધાને સમજ પડી જોઈએ, બધાને એટ્રેક્ટિવ હોવું જોઈએ. કેવું? અરે આટલું બધું જીત મનુષ્યની શું શક્તિ થાય સમજી શકવા માંગ રાખીએ. કેવું? મનુષ્યનું ગજું શું કેવું હોવું જોઈએ? રમણ મહર્ષિનો રામકૃષ્ણ પરમહંસ બહુ લો સ્ટેજ ની બધી વાત છે. પણ સાચા ધર્મ સાચો માર્ગ માર્ગ સાચો કરે. પણ એ ગુરુ વિના આટલો વિકાસ સાધી શકાય એ જરા નવાઈ ની વાત તો ખરી. રામકૃષ્ણ પરમહંસ ગુરુ કરવા જેવા આત્મા શું છે? સહજ જ છે, સ્વાભાવિક જ છે. દેહ સ્વાભાવિક થઈ ગયો ચાલુ ચાલુ. દેહ સ્વાભાવિક ક્યારે થાય? ઇગોઇઝમ ખરાબ થાય તારે શું કરે? ઇગોઇઝમ ખરાબ થાય અને પરિવાર નો ઇગોઇઝમ છે ને એને સાહી કહેવાય. તો સારું કરે તો હું કરવા રસ્તા ક્યાં કરે, ખોટું કરે નહીં જાય. સંસ્કાર માટે કાર્ય કરે જય શક્તિ. એટલે એમનું કશું પૂછવાનું ના. જ્ઞાની જે થઈ ગયા ભલે જ્ઞાની જ્ઞાની થી ચાર માણસ બુજ્યા નથી. આટલા જેટલા જ્ઞાનીઓ થયા છે અત્યાર સુધી બધા જોડે ત્રણ ચાર લઈ ગયેલા. જેમ ખાટલા ના પાયા ચાર હોય છે ને એને એમનો ખાટલો કેટલા જોડે લઈ જાય. કેટલા લઈ જાય એક નાની થાય આટલા લઈ જાય. બીજો બધો ઉપદેશ મુકતા જાય તો લોકો પાસે મોઢા બોડ્યા કરે. બધા મોક્ષ કેવી રીતે જાય? તો આટલા બધા મોક્ષ જાય છે કેવી રીતે? કે મોક્ષ માં તો 108 નો પ્રવાહ જ ચાલુ છે નિરંતર. જેમ અહીંથી લશ્કર લશ્કર ના ચાર ચાર માણસ જતા હોય બધા એ જ રીતે મોક્ષ પ્રવાહ નિરંતર વગર અત્યાર સિવાય નું ચાલુ અવિરત જ ચાલુ છે. છતાં પણ એ તો આખા બ્રહ્માંડ માંથી 108 છે. એટલે જેમ તીર્થંકરો હોય ત્યાંથી વધારે માણસો જઈ શકે છે. અને આવું નથી આવી ગયું અહીંથી કોઈ ના જઈ શકે. આવી પાંચ ભૂમિકાઓ છે ત્યાંથી કોઈ ના જાય. તો અહીંથી બીજી ભૂમિકામાં જઈ પછી જાય બીજી ભૂમિકા લાયક થઈ જાય. તારે આ તો લાયકા નહીં કરે. આ ભૂમિકામાં તો લાયકા જ નહીં કરે. તે ભાવમાં પૂછાવી જઈ શકે તે જ અવતાર માં થાય. આમાં એ અવતાર પણ નહીં થાય. બીજી ભૂમિકામાં જાય પછી ભૂમિકા નો ફેર છે. કાર નો ફેર નથી પણ ભૂમિકા નો હિન્દુસ્તાન કોઈ સંકેત નહીં થઈ બધું. હવે દ્રષ્ટિ નહીં થઈ કોઈ દ્રષ્ટિ હવે નહીં થઈ. વાત તો આપડે અહીં છૂટ આપીએ જયારે જે પ્રશ્ન પૂછે છે અહીં વાત એવું જોઈએ બધા બોલે નઈ તો માથા તોડી નાખે કેવું એક એક નો માથા તોડી નાખે ગેરકાળી બધા એવી પ્રજા છે આપણી રાજવારી છે પણ પર્સનાલિટી અને આપણે એમાં આચાર આચાર સંહિતા ખરી અક્ષરે બોલે અવરું લાગતું હોય પોતાને પ્રયત્ન કરે કેટલા પ્રેમ હોય છે આ કઈ પ્રેમ કે ચાચર પણ શું કરે બચારાને ગ્રહ દશા વાંટી હોય એ પોતાને પોતા થવું પડે ગ્રહ દશા ઊંચી થાય તારી એ જ માણસ પર રસ્તા થઈ ગયો કેવું પુણ્યના આધારે કોણ કઈ ગુસ્સે રહેતું નથી પણ જો ધર્મ માં કેટલો પેટો છે ફરી ફાવવા જાય ને તો હું કહેતો કશું અરે બીજી મશીનરી મોંઘી મશીનરી અમેરિકા ના મંગાવી હોય પચા કરો નહીં આ બધી કોલેજ પોતાનું જે કર્યા કરે છે વિરાધના કરાવે છે કરે છે એમાં તન્મયકાર થયા વગર કેવી રીતના ગોઠવણી કરી દેવી જોઈએ દરેક જગ્યાએ કેવી ચાવીઓ રાખી દેવી જોઈએ કે તન્મયકાર ના થાય અને ઘીએ શુદ્ધ ભાવે ખુલ્લા થતા જાય અને ફરી એવી એવી ગોઠવણી રાખી દઈએ એટલું બની ગયું એટલે આપણે અવલંબન માં હોઈએ તો વ્યવસ્થિત આપણે આધાર જ હોય પછી ડકો થવા જ ના દે પણ મારી અંદર વિરાધના નો વિચાર આવ્યો હે વિરાધના નો વિચાર આવ્યો અને એ કન્ટિન્યુઅસ થયા કરે પ્રતિક્રમણ કર્યા છતાં રામ એનો પ્રતિક્રમણ કરે વિરાધના નો વિચાર થયો રામે એનો પ્રતિક્રમણ કર્યો છતાં એ ફરી ફરી થયા કરે ફરી ફરી થયા કરે પ્રતિષ્ઠિત આત્મા ડિપ્રેસ થઈ જાય રામ ડિપ્રેસ થઈ જાય એ જોવામાં આવે છે કે રામ ડિપ્રેસ થઈ જાય કોઈ પણ વિચાર થાય છે એ છે એન્ડ વાળું એન્ડ વાળું જ છે બધું એન્ડ વાળું છે એક જ ક્રોધ એવો છે કે ઘરના માણસો માં જેને પોતાના માને તેવા કોઈ માણસ હોય ત્યારે બી ક્રોધ કરે ને ત્યારે હિંસક ભાવ નથી હોતો તમને અત્યારે કોઈ જગ્યાએ મનમાં એમ થાય કે કેમ કર્યું બધા પૈસા મળે એવો લોક થાય ને એને લોભ કહેવાય છે એને લોભ કહેવાય પણ એ લોભ થાય છે ખબર, પણ તાંતો નથી. શું છે? એટલે તાંતો નથી. અગર હિંસક ભાવ નથી, હિંસક ભાવ એટલે કેમ કહ્યું તો પડાવી લઈએ, હિંસક ભાવ થયો, એવો ભાવ નથી. એટલે ક્રોધ માન માયા લોભ જતા રહ્યા છે, આપણે જ્ઞાન આપીએ ત્યારથી જ જતા રહ્યા. શું? ક્રોધ માન માયા લોભ જતા રહ્યા, જતા જ રહ્યા છે. અને વાક્યાથી સદ્ધર આપણે ઘણી ઘણી મૂકીએ નહીં તો ભાઈ હોતા જ નથી. ખબર પડી એટલે બંધ. અરે લેખિત હોય છે ને, લેખિત તમારે લખી ના પાણી પડતો તો બધું છે, એ તો છે. કારણ કે લિંગ છે, લિંગ ની અંદર રહેલા છે. બધા જોયા નહીં, લિંગ તોડીને જોયું હતું. સારું પણ તોડવાની હિંમત ચાલે નઈ, ડુબાડવાની હિંમત ચાલે. હા, પાણી ડુબાડે ના આવે ને તો પાણી ડુબાય છે ખરા, ડુબડાવે. આ દેશ ના લોકો ની મત મારે તમે ના નહીં પાડતા કે ભાઈ માધી ગુંગળાવે છે બધા એમના ચોદ વરસાદમાં બોલતા નથી એવું કશું. તોડી નાખી છે. સંસાર સારો નથી આવતો જેને જેને ઝેર આપી એ બધા ત્યારે પી ગયો. તમે નલાયક કહ્યું પી ગયો, તમે આવ્યા છો ને તે છો કયું થઈ દીધું, ગાળો દીધી પી ગયો, પૈસા પૈસા લઈ જઈને ના હાલ્યા પાછા તે પી ગયો. શું કહ્યું? રસ્તો તમે ગજવાનો છે. અને લોકો કે તમે જે મારે વિચાર નથી કરી દીધું, જેમના જેને આપી દો એ બધા નીકળી જાય. કરવા ઢૂકડા બધા જેને આપી લે બધા પી જાય. એ પિતા નથી પેલા બાહ્ય ગુણ જે એમનો છે, લિંગ નો ગુણ છે. લિંગ નો ગુણ છે ક્યાં? દર્શન થઈ ગયા. હવે તમારે જયારે જ કેવું હોય મારે તો મૂર્તિ માં જઈને કેજો કે ભગવાન તમારા પ્રત્યક્ષ દર્શન થયા તારે ક્યાં જશો એમ કેવું શું કહ્યું એટલે જેના પહેલા પીવા તૈયાર છે જે કોઈ આપશે એ પી જઈશ અને નહીં પીએ તો એ છેવટે નાના મીઠી કાર્યારી છે તો નાના મીની કારણે સાહેબ સારું છે માધે થઈ છે સારું નાના મીના અને જયારે મોડું જોયે ને તો મોડા પર દિવેલ ફરી ભરેલું હોય આવડા આવડા બહુ મેળ હજુ પડી ગયા નથી તો આમ ગોળા રૂપાળા જેવા છે કુદરતે ઘડેલા હારી મૂર્તિઓ કરેલી છે પણ તો મોડા ઉપર દિવેલ નથી વેલું દિવેલ પીન ના ભરતા હોય મૂર્તિઓ હારી કરેલી આર પણ નથી કરેલી કઈ પાસે છોકરાની પણ પાછા દિવેલ પીન ફરતા હોય આખો દાડો ભડાકો હજરતો ભડાકો હજરતો બધા ભરે છે માધવજી કે છે મારા રસ્તે ચાલતો નથી તું ઊંધે રસ્તે ચાલુ હું દેખાય છે તમને તમને માધેજી નહીં દેખાય છે તાર બને દેખાય છે કૃષ્ણ ભગવાન છે મહાવીરે છે ખુદાઈ છે શું છે જાણે એટલે બહાર ખોલ ખોલ કરે છે શું કરે છે તપાસ કર કર કરે છે અહીં જશે આમ આગળ ખોર ખોર ખોર ખોર કરે છે સમજ પડી ને અને તેમ તમે ભગવાન બહાર ખોરો છો ક્યાં ખોરો છો બહાર જેમ એ કસ્તુરી ખોરે ને એ કસ્તુરી બહાર ખોરે તમે ભગવાન બહાર ખોરો છો ના જન્મેલા હોય એટલે તને શું લાગે છે કૃષ્ણ ભગવાન ક્યાંથી આવ્યા છે કઈ કઈ આકાશ માં જ પડ્યા હોય એવું લાગે છે ને કે મારા પેટ જ ના જન્મે ને ભગવાન તૈયાર નથી અને ઉપર માનેલો ભગવાન એ માનેલો છે શું છે માનેલો છે ખાલી માન્યતા તપાસ કરવા જાય તો કશું ના આવડે તપાસ કરવા જાય નહીં બેઠો છે જ ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ સમજાયું અને જે આત્મા છે પરમાત્મા છે એ નિશબ્દ છે કેવા છે જ્યાં શબ્દ પહોંચે નહીં કઈ પણ પહોંચે નહીં એ છે એટલે બોલો વેદ થી પર છે કે નહીં હા તે વેદ થી પર એવા જ્ઞાની પુરુષ હોય ત્યારે એ જડે કહે છે શું કહે છે કારણ કે આત્મા એ જ પરમાત્મા છે અને એ અવર્ણનીય છે કેવો છે જેનો વર્ણન ના થઈ શકે શબ્દ પછી રીતે આવે અને અવક્તય છે કેવું વર્ણન છે ખરું એનું, પણ વર્ણન થઈ શકે એવા શબ્દો નથી. કેવું છે? થઈ શકે એવા શબ્દો નથી. હા, શબ્દ ની પાર છે, વિકલ્પ ની પાર છે. ક્યાં છે વિકલ્પ ની પાર? જગત માં બધા શાસ્ત્ર વાસ્ત્ર બધા વિકલ્પ કહેવાય. શું કહેવાય? વિકલ્પો ની પાર છે. વિકલ્પો ની પાર નિર્વિકલ્પ છે. કેવા છે? નિર્વિકલ્પ. એમને એક થોડો વખણ થઈ ગયું પછી આપણને છોડે નહીં. અને બીજા તો મોટા મોટા વખણ કર્યા હોય તો પણ છોડી દે, છોડી દે. ના સંસારો, સંસારો ત્યારે ખોટું લાગી જાય કે હે પેલા ઘરો છોડ્યા નહીં, એ જ મોક્ષે લઈ જાય. માયા, માયા હેરાન કરે છે કે માયા પધરે છે વગેરે શું પધરે? પહેરી લીધી તો હજી માથે ધડી હતો ને તો હડી પધરે છે. હવે પધરે છે માયા તો કેટલો વખત છે રાડ્યા. આપણે એમ ખરે ના ધણીયા થી સાથે આપડે ચડી ના બેસીએ તો હું ધણી ભણી નથી આવે. હિંમત આવી ના આવી આપડે ઘરે ઘણી નથી આ માયા ને. જો અત્યારે તમારું નામ દેશે માયા સર દેખાય છે એમ માયા નડેલી છે. તમારી પાસે જ છે ના હશે નડે. તમારી પાસે જ છે એટલે નડે નહીં અત્યારે. બહાર ઉગેલી છે પણ રાડેલી છે. હવે તમે એટલું માનજો કે રાડેલી છે એટલે આપડે બહુ બધે નહીં કે શું આવે રાડેલી શું હેરાન કરી તો હું તને ઘરની બહાર કાઢી મળીશ. કે દાદા ને કહી શું કહ્યું? દાદા ને કઈ ઘરની બહાર કાઢી મળે મારે બેસ કીધી રીતે બેસ પણ તમે એવું કહેજો જ મારે હવે જેના પહેલા પીવા દે એ નથી પીવા દે. એને છોકરા કેટલા છે? સો છોકરા છે. નથી જાય પણ રાણેલી છે ઘણી બની ગઈ. લોક તો જાણતા જ નહીં કે વાડી છે કારણ કાગળ લખેલા રહી વાડી તૈયાર વિધવા થઈ જાય. કાગળ કોણ લખે જો લખવા તો ખબર પડે ત્યાર હા વિધવા થઈ આપડે હાથું ગણીએ ભય નીકળી જાય ને બધો. હા, કૃષ્ણ ભગવાન વખત નું પાણી રહી હતી પેલા તો બહુ રફ હતા અને રામના વખત માં તો બહુ જ રફ છે. પેલી કઈ કઈ ને માયા એવી ફસાઈ પેલી કઈ કઈ હતી ને જતો રાજાની છે. રાતે થતે રાતે બધા દાડા વાળા બેઠેલા આવડા આવડા તો પછી મુનિ બેઠેલા વિચાર મિત્ર બેઠેલા આ બાજુ દશરથરાજા બેઠેલા પ્રધાનો બેઠેલા અને રામ સતી બીજા હારેલા પણ ગાડી બની કાયમ. ગરીબમાં જયારે જયારે માયા હોય છે ને વિધવા હોય છે સ્વરૂપે કે હોય છે ગરીબમાં વિધવા થઈ વિધવા થઈને એનો ભોગ શું છે? આપણે હેરાન એને હેરાન ના કરવી જોઈએ. વિધવાને હેરાન કરવી એ ગંગા સ્વરૂપ કહેવાય. કેવું? ગંગા સ્વરૂપ. પણ એ આપણને હેરાન કરે તેને કહી દેવું ધણી વગર ને શું અહીં લાભ મારી બહાર કાઢી મળીશ કે ધણી હતો તો હજી દ્વાર કર્યો ત્યાં તમે દર્શન નહીં આવે કઈ દાદા છે અમારા માથે જો નામ દીધું તારી વાત તું જાણી કઈ કહી દઈશ દાદા ને કઈ તો રાત તો ઘણી કઈ ભરકાર વગર તમને ભરકાર નડે રહી પાછી વિધવા કરી શું નતા સાહેબ જાણતા છે ને મહાભારત થયું ને તે માયા વિધવા થયેલી સમજ ને અત્યાર સુધી વિધવા સ્વરૂપે છે. છોકરા છે પણ તો ક્રોધ માન માયા દોષ